મિત્રો, ક્યારેક આપણે કહીએ છીએ કે કાલથી નવું શરૂ કરીશ, સોમવારથી તો બદલાઈ જ જવું છે, નવું વર્ષ આવે ત્યારે આમ કરીશું. પણ સાચી વાત એ છે કે દિવસ બદલવાથી જીવન નથી બદલાતું, દિશા બદલવાથી જીવન બદલાય છે. જો ટ્રેન ખોટી દિશામાં જઈ રહી હોય તો સ્ટેશન બદલવાથી કંઈ નહીં થાય, દિશા બદલવી પડશે. આજે આપણે જ્યાં છે એ આપણા પાછલા નિર્ણયોની દિશા બતાવે છે, અને આપણે જ્યાં પહોંચવા માંગીએ છીએ એ માટે આજનો એક નિર્ણય પૂરતો છે. વધારે સમય નહીં, કોઈ વધારે સામાન નહીં, ફક્ત સાચી દિશામાં એક પહેલું પગલું. આજથી નહીં, અત્યારે જ દિશા બદલીએ. બાકી સમય તો પોતે બદલાઈ જ જાય છે.